દંત દયાવંત એક દંત દયાવંત ચાર ભુજધારી મૂસકની અશ્વારી સોહિયે ઓ રિદ્ધિ સિદ્ધિ દોનારી અક્ષર બતાવજો ઓ મેં ગાવ ગુણ દિન રાત મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં મૂળ મહેલમાં મહેલમાં વસે ગુણેશ ગુરુ ગમ સે ગમ પાતા ગુણપતિ દાતા વરદાતા ગુરુ ગમ સે ગમ પાતા ગુણપતિ દાતા દાતા મેરે દાતા ભાંગો મારા દલની ભ્રાતા મેરા સબ દુખડા મટી જાતા ગુણપતિ દાતા મેરે દાતા મટી જાતા ગુણપતિ દાતા દાતા મેરા દુખ દારી દર મટી જાતા ગુણપતિ ओ दाता दाता मेरे दाता रुम जम मधुरी चाल चलन का गुरुपति दादा मेरे दादा भोजन गुणपति लाडू काता दाता मेरे दाता Thank you. खड़ा मट जाता गो हसी दाता मर दाता मेरा दुख दारिद्र मट जाता गो हसी दाता दाता मेरे दाता રૂખડીઓ બોલ્યા કોઈ મરજી વા મોજું પાતા ગુરુ દાતા ખડા મટી જાતા ગુરુ પતિ દાતા